શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 46મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, પૂર્વોક્ત ઉપપાપો કરતાં પણ નાના પ્રકીર્ણ પાપો છે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કર્યા વિનાના પુરુષને પરલોકમાં પણ પીડા ઉપજાવે છે. જે ત્રણ વર્ણના દ્વિજાતિ પુરુષો યજ્ઞનું શેષ એવું માંસ ક્યારેય પણ અજ્ઞાનથી ભક્ષણ કરે તો ચાંદ્રાયણ વ્રત કરવાથી જ શુદ્ધ થાય છે. તે સિવાય અલ્પ સરખા વ્રત કરવાથી શુદ્ધ થાય છે. રજસ્વલા બ્રાહ્મણીને જો ચંડાલ કે પતિતનો સ્પર્શ થયો હોય તો તે ચાંદ્રાયણ વ્રત કરવાથી અને બ્રાહ્મણોને જમાડવાથી શુદ્ધ થાય છે. જે વિપ્ર પોતાના પિતા કે ગુરુ સિવાયના ઇતર પુરુષોનું ઉચ્છિષ્ટ અન્નાદિક જમે કે જળ તથા ઘીનું પાન કરે તો તે વિપ્ર પ્રત્યેકનું અલગ અલગ ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. વસ્ત્ર ધોનાર ધોબીના વસ્ત્રના જળબિંદુઓ જે જળમાં પડ્યા હોય તે જળનું પાન કરે અથવા વસ્ત્ર ધોવાની શિલાની નજીકનું જળ પીવે તો એક ચાંદ્રાયણ વ્રત કરે. લગ્ન પછી અગ્નિનો સ્વીકાર કરનાર દ્વિજાતિ પુરુષ નિત્ય કરવાના દેવાદી 5 યજ્ઞો કરતો નથી તે અધમ થાય છે. તેના ઘરનું અન્ન જે દ્વિજાતિ પુરુષો જમે તેણે ચાંદ્રાયણ વ્રત કરવું. વૈશ્યા અને ગાંધર્વનું અન્ન, ગામમુખી એવા શૂદ્રોનું અન્ન તથા બ્રહ્મ હત્યાદિ મહાપાપ કરનારનું અન્ન જમે તો ચાંદ્રાયણ વ્રત કરવું. નમક નાખીને જો દૂધનું પાન કરે, રાત્રિએ દહીંયુક્ત સાથવાનું ભોજન કરે તથા ઉપપાતકીનું અન્ન જમે તો ચાંદ્રાયણ વ્રત કરે. ગર્ભાધાનાદિ સંસ્કારનું અન્ન, નવશ્રાદ્ધ નિમિત્તનું અન્ન, ધોબી ચમાર આદિક નીચ જાતિનું અન્ન, જન્મ મરણના સૂતકીનું અન્ન જમાય તો દ્વિજાતીએ તપ્ત કૃચ્છ્ર વ્રત કરવું. જે સ્વૈરીણી સ્ત્રીઓનું અન્ન જમે તથા શૈયા આદિક આસન ઉપર બેસે તો શુદ્ધિને માટે પ્રાજાપત્ય વ્રત કરવું. ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષો અજાણતા ચંડાળના કૂવાનું કે વાસણના જળનું પાન કરે તો ગૌમૂત્રથી ભીંજાવેલો સાથવો 3 દિવસ જમવાથી શુદ્ધિ થાય છે. જાતિ દુષ્ટ એવા ડુંગળી લસણ આદિક અભક્ષ પદાર્થોનું ભક્ષણ કરે તો દ્વિજ તપ્ત કૃચ્છ્ર વ્રત કરે. જે ઉત્તમ દ્વિજાતિ ગુરુ કે વડીલજનોને કે ઉત્કૃષ્ટ પુરુષોને તુંકારે બોલાવે તેમજ ઉત્કૃષ્ટ પુરુષને હુંકારે બોલાવે તો તેના ચરણમાં પડી તેને રાજી કરીને સ્નાન કરવું ને એક ઉપવાસ કરવો ત્યારે શુદ્ધ થાય છે. કોઈ માણસને ઘાસની સળી માત્ર મારીને, કોઈને કોઈ કારણવશાત દોરડે બાંધીને અથવા વાદવિવાદથી જીતીને કુરાજી કરે તો તેને ફરીવાર રાજી કરવાથી જ શુદ્ધિ થાય છે. દ્વિજાતિ યજ્ઞોપવિતને ધાર્યા વિના ભોજન કરે કે મળમૂત્રનો ત્યાગ કરે તેને બ્રાહ્મણાદિ અનુક્રમે 3, 2, 1 ઉપવાસ કરવા. તર્જની આંગળી મોઢામાં નાખી દંતધાવન કરે, થાળીમાં પ્રત્યક્ષ મીઠું લઈ જમે અને માટીનું ભક્ષણ કરે તો એક પાદકૃચ્છ્ર વ્રત કરવું. અહીં પ્રત્યક્ષ મીઠાનો નિષેધ કર્યો, તેમાં જીરું મરચું ભેળવીને લે તેનો દોષ નથી. હે વિપ્ર, 10 દિવસ થયા ન હોય તેવી નવી પ્રસૂતા ગાય, ભેંસના અપેય દૂધનું કે ગધેડા ઊંટ આદિકના દૂધનું પાન કરવું નહીં. નહીં સ્પર્શ કરવા યોગ્ય નાસ્તિક કે મ્લેચ્છનો સ્પર્શ, ગધેડાની સવારી, નગ્ન સ્નાન આવા અનેક પ્રકીર્ણ પાપો કહેલા છે. તેનો ગૌરવ અને લાઘવ તપાસીને ઉત્તમ દ્વિજોને પૂછીને ચારે વર્ણોના દ્વિજોએ પોતપોતાના પાપને અનુસારે પ્રાયશ્ચિત્ત કરવું. બ્રાહ્મણ કરતાં એક પાદ ઓછો ક્ષત્રિયોને, તેનાથી પણ એક પાદ ઓછો વૈશ્યોને, તેનાથી પણ એક પાદ ઓછો શૂદ્રોને પ્રાયશ્ચિત્ત કરવું. તેમજ ગૃહસ્થ બ્રાહ્મણ કરતાં બ્રહ્મચારી બ્રાહ્મણે બમણું, વાનપ્રસ્થે 3 ગણું અને સંન્યાસીએ 4 ગણું પ્રાયશ્ચિત્ત કરવું. હે વિપ્ર, ત્યાગી એવા વૈષ્ણવ સાધુઓએ તો ब्रह्म हत्यादि पापना प्रायश्चित्त ब्रह्मचारिणी जेम ज करवा, सर्वे प्रकारना सूक्ष्म पापों में ब्रह्मचर्यनु पालन करता सौ कोईए एक उपवास करवानो प्रायश्चित्त करवो, ते पापनो प्रायश्चित्त शास्त्र में कहियो न होय, तेने प्रयत्नपूर्वक देश काल अवस्था शक्ति अने पापने कल्पी लेवो अने ते प्रमाणे ध्यान में राखी प्रायश्चित्त करवो, ते पण पोताना के पारकाना प्राण आपत्ति में न आवे ते प्रमाणे कल्पना करवी, सर्वे प्रायश्चित्त भगवानना नाम मंत्रना जप साथे ज करवो, तेथी संपूर्ण फलनी प्राप्ति थाय छे अने देशकाळादिकनो विघ्न पण नडतु नथी, जाप विना करेला व्रत थी अत्यंत विशुद्धि थती नथी, तेथी प्रायश्चित्तमा मंत्र जापना नियमों साथे ज राखवा, व्रतनी आदिमा मध्ये अने अंते हे नारायण हे हरि हे कृष्ण हे राम हे गोविंद हे माधव हे मधुसूदन वगैरे अनेक भगवानना नामोनु उच्चारण करवो, हे विप्र हवे तमने अति अधिक पापो संक्षेप थी कहिए छीए, साक्षात भगवानना उपासक भक्तो एवा स्त्रियो के पुरुषोनो द्रोह करवो, निंदा करवी कोई कारण विना तिरस्कार करवो, भगवान के भगवानना भक्त एवा शिवजीनी निंदा करवी, तेमनी प्रतिमाओनु खंडन करवो, शालिग्रामनी के सोमनाथादि ज्योतिर्लिंगनी अवज्ञा करवी, वेदनु खंडन करवो, ब्रह्मादि देवताओ ब्राह्मणों गायो गंगादि तीर्थों अने द्वारिकादि पवित्र क्षेत्रोनी निंदा करवी, अनाथ प्राणियोंनो तथा पतिव्रता नारीनो द्रोह करवो, पुराण इतिहास आगम स्मृतिओनु खंडन करवो, आ सर्वे अतिशय अधिक पापो कहेला छे। आवा अति अधिक पापो करनारा जनोनु बुद्धिपूर्वक कोई दर्शन के स्पर्श करे तो चारे वर्णना जनोए शुद्धि माटे पादकृच्छ्र व्रत करवो, हे उत्तम विप्र संतोए के महर्षिओए कोईपण ग्रंथमा अनेक प्रकारना प्रायश्चित्त कर्मथी पण आ अति अधिक पापोनु प्रायश्चित्त कह्यु नथी, कारण के आवा पापीओने शास्त्रोनो ज विश्वास नथी, तो पछी तेने माटे प्रायश्चित्त विधाननो प्रश्न क्यांथी रहे, अने आ अत्यधिक पाप करनार पुरुषो जेनो अपराध कर्यो छे तेने जारे प्रसन्न करे त्यारे ज तेनी शुद्धि थाय छे, बीजा कोई उपाय थी थती नथी, आ अत्यधिक पापने बीजो जाणी जाय तो तेनो पूर्वोक्त प्रायश्चित्त करवो, अने कोई न जाणे तो पोतानी शक्ति प्रमाणे जप अने दान करी शुद्ध थाय छे। प्रायश्चित्त करनार द्विजातिजनोए महापापमां एक वर्ष अने उपपापमां अर्धु वर्ष प्रतिदिन मध्यान्ह समय सुधी पुरुष सूक्तनो पाठ करवो अथवा महापुरुष विद्यानो के गायत्री मंत्रनो जप मिताहारी थई यम नियमोनु पालन करता जप करवो अथवा नियममां तत्पर थई प्रयत्नपूर्वक भगवाननी मूर्ति सन्मुख एक नजरे जोता श्री विष्णु भगवानना नारायण आदिक नाम मंत्रना प्रतिदिन 5000 जाप करवा। बुद्धिमान पुरुषोए पोताना पापनी गौरवता के लाघवता जोई एकाग्रचित्ते नियममां तत्पर थई योग्य समय सुधी प्रायश्चित्त करवो। आ प्रमाणे पातकोनो प्रायश्चित्त विधि संक्षेपथी कह्यो। आ प्रायश्चित्तनो विशेष विधि ऋषि मुनियोए अन्य ग्रंथोमां बहु प्रकारे कहेलो छे, ते प्रमाणे मनुष्य आलोकमां ज प्रायश्चित्त करे छे, तेने परलोकमां के यमपुरीमां ते दुख भोगववुं पड़तुं नथी। जो कोई पाप करीने प्रायश्चित्त करे नहीं तो धर्मिष्ठ राजाए तेनी पासे प्रायश्चित्त करावो, कारण के राजा छे ते सर्वेनो पालक कहेलो छे। ब्रह्मचारी वानप्रस्थी सन्यासी अने भगवद भक्त त्यागी साधुओ उपर राजानी आज्ञा प्रवर्तती नथी, तेथी ते सर्वेजनोए यम यातनाना भयथी स्वयं पोताथी थयेला पापोनु प्रायश्चित्त करवो, अने हे विप्र जे पापमां अग्नि प्रवेश करवा आदि मृत्युदंड सुधीनु जे मैं प्रायश्चित्त कह्यु छे તે પુરાતન ઋષિમુનિઓના મતે કહ્યું છે, પરંતુ મારો મત એ નથી. તેથી હે વિપ્ર, પ્રાણાંત સુધીના પ્રાયશ્ચિત્તમાં જીવન પર્યંત તપશ્ચર્યા પરાયણ રહેવાનું જાણવું, પ્રાણાંત પ્રાયશ્ચિત્તથી આત્મઘાતનો દોષ લાગતો હોવાથી આ કળિયુગમાં જીવન પર્યંત તપશ્ચર્યા કરવી એ જ હિતકારક કહેલું છે. જો લોકલજ્જાદિકનું આવશ્યક સંકટ આવી પડે તો દેશાંતરમાં કોઈ ન જાણે ત્યાં જઈને રહેવું, પરંતુ શરીરનો ઘાત તો કોઈ ઉપાયે ન જ કરવો. દેશાંતરમાં જઈને પણ પંચવિષય સંબંધી માયિક સુખનો ત્યાગ કરી પવિત્ર તીર્થસ્થળોમાં નિવાસ કરી માગ્યા વિના અથવા માગીને જે કાંઈ મળે તેનાથી જીવન પસાર કરી રાત્રિ દિવસ શક્તિ પ્રમાણે ભગવાનનું ભજન કરવું, તેથી તેના સમગ્ર પાપો નાશ પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત્ત વિધિમાં પ્રકીર્ણ અને અત્યધિક પાપોના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ કર્યું. એ નામે 46મો અધ્યાય પૂર્ણ થયો.